અત્યારે સારું નથી, આ નહીં કરવા જોઈએ, તો શું એનું પરિણામ આવે? આપડે જોયા કરવાનું વસંત શું કરે છે, વસંત શું કરે તે આપડે જોયા કરવાનું. યુ આર નોટ રિસ્પોન્સિબલ. અમારી આજ્ઞા તમારી જવાબદારી નથી, કારણ કે તમારી આજ્ઞા એ છે કે વસંત શું કરે છે એને જુઓ, વસંત ની બુદ્ધિ શું કરે છે જુઓ, વસંત નું મન શું કરે છે જુઓ, વસંત ની ચિત્ત શું કરે છે જુઓ. તમને ખબર પડે કે વસંત ની ચિત્ત અત્યારે દેશ માં ભટકવા ગયું છે એવું તમને ખબર પડે ના પડે? બરોબર. પણ એ જાણવાનું નો છે, નો પે ડિસ કન્સેન્ટ. મન ભટકવા ના દે. આપડા લોકો શું કે મારું મન ભટકવા ગયું છે, મન નો સ્વભાવ ભટકવાનો નથી. શું ચિત્ત નો સ્વભાવ ભટકવાનો ક્યાંનો છે? ચિત્ત ચિત્ત તમારી ઓફિસ માં જાય તો ટેબલ ખુરશી બધું જોયા આવે, બધું જોઈને પછી પાછું આવે. અને મન નો સ્વભાવ એવો નહીં, મન તો આ શરીર માંથી બહાર નીકળે ને તો યોગી લોકો ત્યાં જ ના દે એમ ફરી, પણ નીકળે જ નહીં ને પાકું એવું છે કે આ શરીર માંથી બહાર નીકળે જ ના. અમે તપાસ કરી દેલી પછી અમે વશ કરેલું, પછી શું થાય કે આમ આમ જરા ના પડતું, વશ કરવું પડે. અને મનને વશ કર્યું એ જગતને વશ કર્યું અને ભગવાન વશ થઈ જાય. શું કહ્યું? જગત વશ થઈ જાય એટલે ભગવાન વશ થઈ જાય. હવે આમાં બીજું શું પૂછવાનું દાદા, ઘણી વાર આપણે કહીએ ને આપણા જૂના કર્મો જે કર્યા હોય એની આપણને છાપ પડ્યા કરે, ફિલ્મ પડે, એ મનમાં જ પડે છે. એને બંધ કેવી રીતે કરવી? તમે તો એમ કહો છો ને વર્તમાનમાં રહો. આપણે જે જૂના કર્મો કર્યા હોય એની છાપ મનમાં પડ્યા જ કરે તો કે એને બંધ કેવી રીતના કરવું? શું કહેવાય બંધ કરવાનું? બધું જોયા કરવાનું શું કરે છે તે બધું. તમને શુદ્ધાત્મા નહીં થાય, તમે જે તમારું સ્વરૂપ છે એમ નહીં થાય. હવે જે થશે તે વસંત થશે, તમારે જોયા કરવાનું. શું કહે? બરોબર છે. અને જોયા પછી જતો રહેશે, ફરી કોઈ કર્મનું કારણ નહીં થાય, પછી બીજ નહીં નાખે. જેટલા તમે જોયા એનું બીજ નહીં પડે, અને જોયા વગર જવા દે તો એનું બીજ પડે, ફરી ઉગશે પાછું. આજે દાદા સાયકિયાટ્રિસ્ટમાં ડિપ્રેશન આવે કે છે, એમાં મનનું કારણ મનને અસર થાય છે કે ચિત્ત ભ્રમ થાય છે? જો ડિપ્રેશન આવે છે ને, માનસિક દર્દમાં ડિપ્રેશન આવે છે, માનસિક દર્દમાં, હા, તો એ ડિપ્રેશન અસર કોને પહોંચે છે? મનને પહોંચે છે કે ચિત્તને પહોંચે છે? ડિપ્રેશન, હા, કે અહંકારને? માનસિક દર્દમાં ડિપ્રેશન આવે છે, હા, ડિપ્રેશન સાયકો, હા, તો એમાં કોને અસર પહોંચે છે? એ તો અહંકારને, અહંકારને, મન ને ચિત્ત કશું નહીં. ડિપ્રેશન ને એલિવેટ અહંકાર થયા કરે. શું કહ્યું? બીજું બધું બીજું બધું બીજા લાગુ પડે. અહંકાર નું તો આ ડિપ્રેશન આવ્યું તાળુ ટપ. શું કહ્યું? અને એલિવેટ કર્યો પાછળ સાબાસ સાબાસ કર્યો સાહેબ, પાછળ ખબર સાંભળે પાછળ સાબાસ સાબાસ કર્યો તો પેલા અંદર સાંભળો જુઓ ઓલ રાઈટ થઈ ગયું. હવે બીજું કહીએ ને દાદા કે ડખો ડખલ કરવી નહીં અને જોયા કરવું બધું. હવે ઘરમાં 4 વર્ષનું બાળક હોય અને કઈ ખોટું કરતું હોય, બાળકમાં આપણે જાણીએ કે અક્કલ નથી, આપણે અત્યાર સુધી અત્યારે તો હું હવે વાત કરું છું કે કરવું ના જોઈએ, છતાં આપણે દેખતા ખરાબ ચીજો કરતું હોય બાળક, તો આપણે આપણું પોતાનું બાળક સમજીને ડખો કરવાનો ઉભો થાય, ક્યાં ના કરીશ, ક્યાં કરજે? આપડે ઘરમાં નાનું છોકરું હોય 4-5 વર્ષનું, એ બધું આ તોફાન કરતું હોય, હેરાન કરતું હોય, તો આપણને એમ કેવાય આ સને સમજણ ઓછી છે એટલે લાવ આપણે એને ટકોર કરીએ કે વળીએ, ડખો ડખો કરીએ, એવું થઈ જાય આપણાથી. આપણે એવું કરવું પડે, આપણું બાળક છે કરીને, તો એ શું બરાબર કહેવાય કે શું કરું ત્યાં? હા, પણ જે કરે આપણે જોયા કરવાનું, કશું કહેવાનું નહીં. ના, કશું વસંત કોઈને એને વળતા હોય મારતા હોય તે જોયા કરવાનું, પણ વધુ મારે તારે કેવું કે આવું ના મળે કે આ શું. હું એ જ કઉ છું, આ બાળકો છે એ કે એ કઈ લોખંડ ના ગડે નથી કે ગણથી મારવાનો હોય. શું કહ્યું? આ તો ગ્લાસ વિથ કેર, ગ્લાસ ગ્લાસ ના એની પહેલા કહેવાય ને વિથ કેર, એવું ગ્લાસ વિથ કેર એવું મારવાના. બરોબર ને? ગ્લાસ ને વધારે મગાય મરાય ઉપર લખવું જોઈએ ગ્લાસ વિથ કેર. મારવાનું નહીં દાદા, પણ શું છે આપણે જાણતા હોઈએ કે આ વસંત જ કરે છે, પણ એ જે અંદર દખલ કરીએ એની ક્રિયામાં એ યોગ્ય છે કે અયોગ્ય છે? એટલે આમ આ પોતાને સેપરેશન રહે છે, પોતાને છૂટાપણું રહે છે, પણ હવે વસંતે આવું છોકરાને ટકોર કરવી કે ના કરવી, ડખો કરો કે ના કરવું, બધું ડખો ડખો બકો બધી કરવી થઈ જ જશે. તમે ના કહેશો તો કરવી એવું ભાવના હોય છે, શું થાય છે જોવાનું. કરવી તો કરવાનું પડે તો એવું નહીં ને, કરતા પડે તો નહીં, શું થાય છે જોયા કરવાનું. એ ડખો કરી નાખે તે જોયો, અને આ સારું કરે તે જોવું. કઈ હેતુ નથી, નક્કી કર્યું નથી શું હેતુ માટે જીવવું, એ નક્કી તો કરવું પડે ને, શું હેતુ માટે જીવવાનું હોય છે? ક્રેડિટ ભોગવવા જવું એમ નામ સ્વર્ગ કહેવાય, અને નર્ક એટલે ડેબિટ ભોગવવા જવું એમ નામ નર્ક કહેવાય. એમાં સ્વર્ગ માં પાછું ક્રેડિટ અહીં કરો, ત્યાર પછી ભોગવા જાય, ભગવાન પાસે પાછું અહીં મુવાડવાનું, ક્રેડિટ પૂરી થઈ જાય એટલે પછી મનુષ્ય માં આવવાનું, કાતું ખાલી થઈ જાય ને. એટલે જવાનું ક્યાં આગળ, કે ઇન્ડિપેન્ડન્ટ થઈએ ત્યાં જવાની, ઇન્ડિપેન્ડન્ટ ડિપેન્ડન્ટ થયું, સમજાય? ડિપેન્ડન્ટ ત્યાં ને ત્યાં ઇન્ડિપેન્ડન્ટ છો, ડિપેન્ડન્ટ તમે કોને કોને ડિપેન્ડન્ટ છો અત્યારે? એમ કોઈને નહીં, ડિપેન્ડન્ટ નથી કે છે. એટલે છાતી દુખે તો ગભરામણ થઈ જાય, માથું દુખે થાય, પછી દુઃખ ના થાય ને, તમે કોઈ દગાડે તો થાય, ડિપેન્ડન્ટ છો બોડી ના, તમે બોડી ના ડિપેન્ડન્ટ છો, કે જેથી કરીને તમે દાદ ભય થાય, ભય દુઃખ થાય. બધા બોડી ના ડિપેન્ડન્ટ, વાંચો ના ડિપેન્ડન્ટ, કોણ ના ડિપેન્ડન્ટ, મન ના ડિપેન્ડન્ટ, બધા ડિપેન્ડન્ટ, લાઈફ ના ડિપેન્ડન્ટ, બધા ના સરકાર ડિપેન્ડન્ટ, કેટલા બધા ડિપેન્ડન્ટ છો. દાંતે દાંતે સારા રહે, દાળ દુખે ને રાતે ઊંઘવા ના દે, ડિપેન્ડન્ટ ખરા નહીં. ઇંગ્લિશ શબ્દો આવડે આવે છે ને વચ્ચે, એટલે એને સમજાય છે. એટલે ડિપેન્ડન્ટ તમે કહો છો ને, બોડી ના ડિપેન્ડન્ટ, વાઇફ ના ડિપેન્ડન્ટ, અને આઈ એમ કમ્પ્લીટ ઇન્ડિપેન્ડન્ટ વિધાઉટ ધી ઓનરશીપ ઓફ બોડી, વિધાઉટ ધી ઓનરશીપ ઓફ માઇન્ડ, વિધાઉટ ધી ઓનરશીપ ઓફ ફેઇથ. પોલીસ વાળું કે છે ઉભા રહો, પોતાનું ઇન્ડિપેન્ડન્ટ પણ સમજાય કે ના સમજાય? પોતાનું ઇન્ડિપેન્ડન્ટ ના સમજાય, સમજાય? અને અમે તો સમજીએ કે આ કોને ઉભો રાખે છે, અમે કોણ છે, આ કોને ઉભો રાખે છે, ઇન્ડિપેન્ડન્ટ થઈ જઈએ તો પછી આ બધી વસ્તુઓ ની જરૂરત નહીં ને, મોટર ની, પૈસા ની, દાગીના ની, કસા ની જરૂરત નહીં ને. હા આપડે જરૂર નહી, પણ શું નામ તમારું? રતિલાલભાઈ. રતિલાલભાઈ ની જરૂર નહીં, તમને અત્યારે ઇન્ડિપેન્ડન્ટ થાવ એટલે જરૂર નહીં, એ આજે તમને અમે કરી આપીશું, તમે ઇન્ડિપેન્ડન્ટ થઈ જશો. પણ ઇન્ડિપેન્ડન્ટ ગિરીશ પટેલ ને જીતેન્દ્રભાઈ પટેલ જ કહેવાના. યુ વિલ બી ઇન્ડિપેન્ડન્ટ બાય રિયલ વ્યૂ પોઈન્ટ એન્ડ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ યુ આર રતિલાલ. નાઓ પછી છે તે આ રતિલાલ નો બધો હિસાબ પૂરો થઈ જાય એટલે તમારો ફૂલ ફૂલ ઇન્ડિપેન્ડન્ટ પણ થાય. સમજો ને, બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ યુ આર રતિલાલ, બાય રિયલ વ્યૂ પોઈન્ટ યુ આર ઇન્ડિપેન્ડન્ટ. કઈ પૂછ્યું નહિ ત્યાં ટાઈમ બધો બગાડ્યો. કેવું સાંભળ્યું છે બધું? ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છો દાદાજી? કોણ સાંભળે છે? હું સાંભળું છું, હું સાંભળું છું. ઓહો, મને કેમ નહીં સાંભળ્યું? ખબર નહીં ના કોણ છે. કોણ અને પોતે ઇગોઇઝમ કહે છે? મેં સાંભળ્યું. જયારે બહેરા હોય ત્યારે ખબર પડે કે શું સાંભળનાર હતો કે કોણ સાંભળનાર હતો. નહી તને કેમ લાગે? એટલે કૃષ્ણ ભગવાન એવું કહ્યું કે બધા ધર્મો તું છોડી દે કે છે અને તારો પોતાનો ધર્મ સાચો કે છે. સર્વ ધર્માન પરિત્યજ્ય કે છે. શું કે છે? એટલે કયા ધર્મો છોડી દેવાનું કે છે કૃષ્ણ ભગવાન? કયા કયા? બીજા બધા ધર્મો, ક્રિશ્ચિયન ધર્મ, બીજા બધા જે ધર્મો છે બધા, ક્રિશ્ચિયન ધર્મ, જૈન ધર્મ, વૈષ્ણવ, બીજા મનુષ્ય ધર્મ, મનુષ્ય ધર્મ એટલો જ, બાકી બીજા બધા છોડી ગયા. એવું નથી કેતા કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન જુદું કે. આમ તો આ લોકોને કહે જો આપડે ધર્મ માનીએ ને તો મનુષ્ય ધર્મ કે વૈષ્ણવ ધર્મ એ એટલો સધર્મ માને ને સધર્મ નિર્ભય છે એવું કેવા માંગે છે. પરધર્મ ભયાવહ કે છે. કોઈ ધર્મ નિર્ભય હોતો જ નથી. આ બધી ખોટી વાત છે. આવડો અર્થ કર્યો છે સધર્મ નો. ખબર ને? આવડો નહીં કરવો જોઈએ. આ તો લોકો હા અમારો વૈષ્ણવ ધર્મ એ અમારો સ્વધર્મ ને બીજા બધા પરધર્મ. અને પરધર્મ ભયાવહ છે અને સ્વધર્મ નિર્ભય છે. સ્વધર્મ આ વૈષ્ણવ ધર્મ જ મારો ભય જ છે. અંદર નું મટ્યું નહી અને ઉપર થી ચોપડ્યું તે બદલો રોગ ઉભો થયો. એટલે ખરી વાત શું કે છે કૃષ્ણ ભગવાન કે સર્વ ધર્માન વાંચ્યું છે ને? એટલે કે છે આ જે હું કોણ હોબળે છે તું કઉ છું હું હોબળું છું એ ધર્મ છોડી દે કે છે. શું કે છે? આંખો જુએ છે ને તું કઉ છું હું જોઉં છું એ છોડી દે. નાક ઊંઘે છે ને તું કઉ છું હું ઊંઘું છું. જીભ ચાખે છે ને તું કઉ છું હું ચાખું છું. આ બધું હું હું કરું છું એ બધા ધર્મ તું છોડી દે અને પોતાનો ધર્મ આ તરીકે છે. શું કે છે? પોતાનો ધર્મ જે જ્ઞાતા દ્રષ્ટા પણ છે એ તારે આચારવાનો છે. શું છે? શું ખોટું કે છે? આ કોણ સાંભળે છે કે આપણે સાંભળીએ છીએ? જો લોકો જૂઠું જ બોલે છે. હું સાંભળું છું હું સાંભળું છું. બેરા માણસ કે ને કેમ સાંભળતો નથી? તમને લાગે છે ને વિરોધાભાસ નહીં લાગતું? લાગે છે. 55 વર્ષ છે ત્યારે ઘૂંચવાડો ઉભા થાય. મને એટલે જૂનો માલ કચરો ભરે ને કચરો ભરે નહી. લોકો મંદિર માં ના ગયેલા હોય. શું કહ્યું? દાદા આ વર્ષે 108 ગ્રેજ્યુએટ થવાના, એમાં કોણ કોણ જવાનું? 108 ગ્રેજ્યુએશનમાં બ્રહ્માંડ આવડું નથી, આ દુનિયા જે આપડે જોઈએ છે ને એવડું બ્રહ્માંડ નથી. આ તો વન, આ બ્રહ્માંડ વન ઓફ ધી પાર્ટ છે. આવું તો 15 બ્રહ્માંડ છે, આવા 15 છે આવી આવે ભૂમિકાઓ. મનુષ્ય લોકો આપડા જેવા જ છે, બધે ખેતી વાડી વેપાર વેપાર બધું આપડા જેવું, ચોરીઓ લૂંટાઈઓ બધું આપડા જેવું. બધા કાપવાને ખરા આ ધંધા કાપનાર શા માટે જતા હશે? એમની જરૂર છે ખરી એવી? ના નથી. તો પછી આજે ગજક આપનારા લૂંટા વાળા લોકો ને બધા ના અહીંથી પકડી પકડી બીજી ગાય બેસવા લઈ જાય, કઈ ચાલે ખરું? ચાલવું જોઈએ. કેવી રીતે ચાલે પછી? કોઈ કોઈ શહેર ની ગટરો બંધ કરી દેવામાં આવે ચાલે ખરું? કેમ ના ચાલે? શહેર જ ગટર બની જાય, પછી આખું શહેર ગટર થઈ જાય. આ ગટરો છે અમને પહેલા પહેલી જરૂર, આ ગટરો ની પહેલી જરૂર. તો લૂંટા રાખવું પહેલા હોય તો સંસારમાં સુધી માં સુધી થાય, નહી તો બધો રોગ ફેલાઈ જાય. આ બધી ગટરો છે, ગટરો તો ફ્રેશ પાણી આવે તો ગટરો હોવી જ જોઈએ, નહીં તો ગટર ની હોય નહીં ચાલે. સમજાય એવી વાત છે? લોકો ખોટા પૈસા લે, ત્યાં ખોટા કાઢવા કઈ રીતે? ગટર જોઈએ ને, એ પેલા આવીને તો આપીને ગટર વધુ ચાલે. ખોટા લીધા વગર છોડે નહીં, ગટર માં જવાનું ને, ગટર વાળા આવે પણ આવી આપે. વિચારે જેવું નહીં હોય પાણી ઘેર હોય ને ગટર ના હોય, શું દશા થાય? તમને લાગ્યું હવે તો લીધા પર તિરસ્કાર નહીં થાય ને તમને? આપડે હેલ્ધી પણ છે, આપણને ન પગ ન ગમે આમ એ થોડો ગટર ઉગાડી જોઈ આમ ઢાંકણું, અને હોય જો ના ગમે તો ઢાંકી દેવું, પછી ફરી ઉગાડવું નહીં. તેમાં ઢોલ લૂંટાની બાબતમાં એક ફરક માથે ગઈ જઈ, પછી સમજણ પડી ગઈ કે આ તો ગટર જ છે, પછી વાત ઢાંકી રાખે. વાત કરેક્ટ છે, ગપુ છે, તને કેમ લાગે? અહીં ગપુ ના ચાલે, અહીં એક ગપુ, કારણ વિજ્ઞાન થી વાત કરવાની. આ લોકો ને ખ્યાલ ના હોય એટલે લોકો બચી રહ્યા કરે ને. મને તો લોકો આવી કે આ ભગવાને આ 16 રૂપિયા શું ધર્મ આપે, એટલે મારે નથી આવે ભગવાન ને, આ તો જરૂર છે. 16 રૂપિયા તો કઈ એવું જરૂર ના કહેવાય કે દાદાજી ના હોય તો સારું કરે. બરોબર છે, આવો મહેશભાઈ. સામ્યવાદી કહે છે બધા સરખા કાઢ નાખો, સરખા કરાતા છે દુનિયા પે? કેવા મૂર્ખ માણસો છે, સરખું કરાતું હોય તો બધાને બધાને ના ખાંસો બધી હસી ના હોય, હાઈટ બાઈટ બધું હસી ના હોય. કુદરત જ ત્યારેથી જે રાખ્યા છે તમને હિસાબ છે, કુદરત નો નિયમ જ છે. સરખું હોય નહી, એક જણ મોટો માણસ થયેલો હોય, બીજા એને ઉચ્ચ ધારા હોય તો જ સર કહેવાય ને, સંસાર કહેવાય ને. બરોબર છે, ઉચ્ચ જ્ઞાન ના હોય શું કરીએ? પછી એમાં જીવવાનું રહ્યું ક્યાં? તેમાં બધા સરખા થઈ જાય કશું ના હે, બધા સરખા થઈ જાય કશું ના રહે, પછી એમાં મજા જ શું રહી? એ તો ઉચ્ચ જ્ઞાન જોઈએ, બેસનાર જોઈએ, રમવા જોઈએ, બધું જોઈએ. બધા નાચનારા હોય તો નાચ જોવાનું ગમે, બધા નાચનારા હોય તો નાચ લાગે. પછી આ બેન્ડ છે, બેન્ડ હોય છે એમ બધા પીપુડી વાળા હોય, હો પીપુડી વાળા ગમે ખરું. એ તમે આ ભાવ ભાવ કરનારો છે, રામઢોલ વાળો છે, કરનારો છે. એવું આ દુનિયા છે બધી, આખું બ્રહ્માંડ ભગવાન આ બેન્ડ છે આ જગ્યા. અને તાણ તાણ માં વાગે એવું કેવું ફર્સ્ટ ક્લાસ. મને એક જણ કે તમે દાદા વિચાર કર્યો, મેં કીધું આ વર્લ્ડ માં કોઈ એવું પરમાણુ બાકી નથી રહ્યું જે મેં વિચાર્યું ના હોય. એટલું બધું મન ને કામ લીધું મનની પાસે. દાદા બીજું પૂછવાનું, આ ઘરમાં ચોર આવે, આપણા ઘરમાં ચોર, હવે આ જ્ઞાન મળ્યા પછીથી આપણે એને કહેવાની જરૂર ખરી કે ભાઈ આ શું કરો, મારી સાથે આવું કરું છું? આપણે જાણતા હોય કે એનો ભાગ લેવા આવે છે, એવું કહેવાની જરૂર ખરી? એટલે ઘરમાં ચોર આવે તો આ જ્ઞાન લીધા પછી આપણે એને એવું કહેવાની જરૂર કે તું શું કરે, આવું મારી જોડે કરે છે? આપણે તો જાણતા હોય છે કે આ એનો ભાગ લઈ જાય છે, પણ એને કહેવાય ખરું એવું? ચોર ચોર. આપણે વસંત ભાઈ કેવું કે માર બરોબર વાંકી મેલ બરોબર, જો તારે દર્શન થયું હોય તો વાંકી મેલ, નહીં તો આપણે ભાગી જવા બાજુ માર ખાવા ના રહી. અને નહીં તો આમ તો આમ તો અંખોટો કરીએ. હવે કોણ માં છે એમ કઈ ગુમ પાડીએ ને, જો ભાગી જાય ચીજ છે, નહીં તો આપડે ભાગી જવાનું. પેલી પેલી વાર્તા કોણ દાદા? એ તો પેલાના જમાનામાં ગાડીઓ બાડીઓ નતી ને, મટરો બટરો, ત્યારે ગાડા થી લગ્ન થતા હતા. સુરેન્દ્રનગર જોડે કયું ગામ છે? વઢવાણ. કેટલું છે તું? હા એટલું બે માઇલ છે ભાઈ. સુરેન્દ્રનગર થી જાન વઢવાણ જતી હોય, અને ગાડામાં બધા માણસો બેસીને, એટલે બધા તે સાલ દુકાળ હતો. તે પેલા એ હોય છે ને, એને શું કહો છો? આપડે પેલા આમ તબક્કા પર તે હિજડાઓ છે, તે ત્યાં થોડાક ઘરો હતા પાછા દસ, અને ભેંસે ભેંસો રાખે બિચારા. દુકાળ પડ્યો છે એટલે બચારા દુઃખી થઈ ગયેલા. એટલે મનમાં વિચાર કર્યો કે આ જાન જાય છે વાણિયાની, કે આપણે લૂંટી લો કે સમજે ને, રસ્તામાં જઈને ભાઈ પેલી ઝાડી આગળ એને લૂંટી લઈએ કે છે. એટલે પછી પેલા લોકો દુકાની બાંધીને આવ્યા, આમ નાક આટલું દબાવે એટલે ઓળખાય નહીં હંમેશા, માણસ આટલું દાંત દબાવે દુકાની સાફો વીતી દે. અને પેલા પીગડા આવ્યા મોટા ધાર્યો રહીને, ચકચકિત ધાર્યો રહીને આવીને પેલા ગાડાનો હમ આવીને ઉભા રહ્યા, ઉભા રાખો કે છે બધા, અને જે હોય જ મૂકી દો બધું બહાર કાઢી નાખો. એટલે પેલો ગાડા વાળો તો ગભરાઈ જ ગયો બિચારો. બીજા ગાડા વાળો હતો તે વરરાજા વાળો હતો, તે વરરાજા ને પેટીઓ બેટીઓ બધું આવ્યા, બધો સામાન બામાન બધો ઉતારાયો, એના દાગીના હોય ને તે ઉતારાયા વરરાજા. તે પછી દસ બાર ગાડા હતા, તેમાં એક સાત આઠ આઠમું ગાડું છે ને, તેમની કોઈ વાણીઓ છે તેને આમ જોયું બધા બધા, કે સારા લૂંટવા વાળા આવ્યા છે, લૂંટી દેવાનો તો છે જ, આમ તું બૂમ તો પાડી જવા દો કે છે. એટલે આમ બૂમ પાડી દો કે એને જોઈ જાય ને મોડું, એટલે વાડીઓ પાકા હોય ને તો આમ આમ થઈને મોડું દબાઈ દીધું નીચે, અને આપણે સાડે ઈજડે કે બૂમ પાડી એટલે પેલા ઈજા જાણે ક્યાંક ઓળખી ગયા મારા કોઈ વાણી. આ પેલા ગપ્પુ મારેલું કે બે સાડે ઈજડે મને ઓછી યાદ કરવાની, એટલે ઇઝરાયલ છે જાણે ભડકી ગયા, એટલે એમને આ પડતું મૂકી નાખા. તબે સાલ હિજરે એ બુંબાવી કોઈ કે લૂંટનારા આવી રહ્યા છે અહીંયા કે ભાઈ આમ તો મારવાના છે, મોડું તો જોઈએ કે એમનું મોડું જોવા શું હતો, ચોર તો દીઠા લૂંટાય લૂંટાય પણ ચોર દીઠા કે છે, ચોર દીઠા ને ફી હોય કે ના હોય બરોબર છે. ગમ્યું તમને બધું જન્મ જયંતિ ને દિવસે અને દિવાળી ને દિવસે તમને 360 ડિગ્રી પૂરી રહે છે એ વાત ખરી? એ દિવસે તો આવો વસંત મારના હોય ને બરોબર, એટલે પેલા દર્શન ફૂલ દર્શન થાય બધાના, બહુ લાભ થાય. આ સાલ ગઈ તાર ભાદરણ હતું, ભાદરણ આપડે આ ભાઈ આયા છે ને એમને ઉજવ્યું હતું. આ સાલ નડિયાદ છે, અરે અમદાવાદ. તમે જયંતિભાઈ ને ખોટી ક્રેડિટ આપો છો, એ તો અહિયાં હતા. હે જયંતિભાઈ તો અહિયાં હતા, એ અહીંયા હતા પણ ફાધર ત્યાં હતા ને ના, પણ આ સાલ અમદાવાદ છે અને આવતી સાલ સુધી આ ભાઈ ને એ ક્યાં થયું મુંબઈ નું બંધ ખાવડાય. ફાધર માં 4-5 હજાર મેં તો જોયા નથી, પણ લોકો કે ભગવાન થઈ ગયા ભાદરણ માં. એ પણ વૈજ્ઞાનિક નહીં, વૈજ્ઞાનિક વિજ્ઞાન છે આ તમારું વિજ્ઞાન છે ક્રમિક, તમારું પોતાનું, તમારું પોતાનું ક્રમિક છે ના, પોતાનું નહીં પોતાની રીત છે. આ જ્ઞાન તો અસલ થી આવે છે, તે પ્રકાશ તો તેનો તે રીત જુદી, આ રીત રીત જુદી, અક્રમ રીત આ અક્રમ રીત. પ્રકાશ તેનો તે પ્રકાશ કોઈ નવો લાવી છે કે નહીં આ બરોબર છે, પણ અક્રમ. પણ જે તમે જાણેલું, જે તમે જાણેલું એ તમે ક્રમિક જાણેલું કે અક્રમ રીતે જાણેલું? તમે બધું જાણેલું હોય, તમે કેવું હોય બધું જાણેલું હોય, એમાંથી અક્રમ નીકળે બરોબર. મને ગમતું નતું કે આ સંસાર છોડીને મોક્ષે જવું, આમ એ અનુકૂળ નતું આવતું, એટલે આ નવો શોધકો. મને કોઈ કહ્યું ભગવાન તમે મોક્ષે જવું, તો ભગવાન ઉપરી ના દે, મારે ઉપરી કેમ પોહાવે, ઉપરી પોહાય છે દબડાવે ટેડિકાવે એ કેમ પોહાય, એવું ના દે. પછી શોધખોળ ગઈ, મારી ઉપરી કોઈ છે જ નહીં, અંડર હેન્ડ રાખ અન્નસ જેને શોખ હોય ત્યારે ઉપરી હોય. તમે શોખ કરો અંડર હેન્ડ નો? નહી બહુ નહી, બહુ નહીં, હા બહુ નહીં, પણ એ તો અપર હેન્ડ હોય છે તો બહુ નહીં એવા જ ને, ઉપરી એ બહુ નહીં એટલા જ છે ને, એ કોઈ ના હોય અંડર હેન્ડ તો એ કોઈ ઉપરી ના રહે. પણ અંદર નો શોખ છે ખરો ને, કોને ટેડકાવીએ, ટેડકા જોઈએ ના જોયે, આજે તમને જ્ઞાન આપવાનું છું, શક્તિઓ પ્રગટ થવાની, તમારું જબરજસ્ત શક્તિઓ. થોડી ગણી કે છે આપડે હવે જરાક અપમાન કરે ને ત્યારે ખબર પડે છે થોડી ગણી થઈ અપમાન કરે ત્યારે ખબર પડે ના પડે પોલીસ પકડે તો નિર્ભરતા કાઢવી પડે જે જ્ઞાન કવર છે તે જાણવા માંગે છે, જે જ્ઞાન હજુ ઓપન થયું નથી તે જાણવા માંગે. આ તો બધું ઓપન જ થયેલું નથી, આ તો અપૂર્વ અપૂર્વ સાંભળ્યું નથી, વાંચ્યું નથી, જાણ્યું નથી, એવું રાખ્યું. God is not created as a world at all. And they exist. They must say. Do you want to go to Gandhi? Yes, sir. What are you going to do? What are you going to do? You can't do anything. You can't do anything. You can't do anything. You can't do anything. You can't do anything. તમારું નામ ઓળખવાનું સાધન મનુભાઈ, તમે પણ ખરેખર મારી નિયમિત મનુભાઈ કહો છો ને, મારી નિયમિત મનુભાઈ એવું બોલો છો ને, તો આય કોણ? મારું નામ મને જોઈ તો મારું નામ કહેનારા તમે કોણ? મને બી તમારું નામ છે પણ તમારી જાતના દોષ નહીં પડે, તમે કોણ છો? હું કે બીજા લોકો ઓળખે મને. આ બીજા લોકો ઓળખે મને પણ તમે શી ઓળખો? મારો હાથ છે, મારું ઘડિયાળ છે, આપડે પોતે અને વસ્તુ બે જીવી દે ને, એવું આ તો નામ તો ઓળખવા માટે નામ છે. તમે તો નહીં ને નામ, એટલે આ તો ઓળખવા માટેનું છે નામ. હા ઓળખવા માટે તમે ખરેખર કોણ છે જાણવું પડશે. ભગવાન જાણે, ભગવાન જાણે આપણું શું કામ છે? પરિણામ આપડે એમ ભગવાન કે ભગવાન પરિણામ છે, પણ ભગવાન પરિણામે તો આપડે પરણવાનું ને. હા પણ પરિણામ આપડે એટલે આપડે આપડે કોણ છે જોડું છે. આપડે તો જે ભગવાન કરાવે એ જ કરી રહેલા છે. આપણે તો ભગવાન જે કરાવી રહ્યા છે તે જ કરી રહેલા છીએ. ભગવાન જે કરાવે છે તે જ આપણે કરી રહ્યા છીએ. એટલે કોઈ લોકો એવું કહે છે ભગવાન માં ચોરી કરવાનું કે છે, એટલે હું ચોરી કરું છું તો ભગવાન જેલમાં જાય. આવું કરે ભગવાન નામ દેશે, ભગવાન જે કરતા ના હોય એવો આક્ષેપ કરીએ આપણે. તો લોકો એવું કહે છે કે મને ભગવાન કરાવડાવે છે, કસાઈ લોકો એવું કહે છે ભગવાન કરાવડાવે છે. ચોર ની દ્રષ્ટિ જુદી અને સંસારી માણસો ની દ્રષ્ટિ પણ જુદી ને. દ્રષ્ટિ પણ તે ભગવાન સારું ખોટું કશું કરાવડાવે એ ભગવાન ના હોય, ભગવાન ને માથે ના લખાય. ભગવાન શું કરું, તારી જવાબદારી પર બધું શું કરે, હું તને પ્રકાશ આપું છું. ભગવાન જી માત્ર પ્રકાશ આપે છે, જવાબદારી તારી, જે તારી જવાબદારી પર કરે. આખા ખોટું કરીશ તો તેનું ફળ એવો આવશે, ને સારું કરશે તેનું ફળ આવું આવશે. તારું જ પ્રોજેક્શન છે, કે શું કહે છે પ્રોજેક્શન કોનું છે, તારી જવાબદારી પર કર્યા કર, જે કરવું છે એનું રિએક્શન આવશે, જે કરીશ ને તેનું રિએક્શન આવશે, પડઘો પડશે. અને આ તારા જ પડઘા છે, તું ભોગી રહ્યો છે તારા જ પડઘા છે, ભગવાને આપેલા નથી. આ એટલે આ તમે દેશમાં વાવ જોયેલી નહીં, વાવ પેલો ઊંડે ઉઠી વાવમાં અંડે દે નીચે બોલીએ તું ચોર છે, તો વાવ શું કે આપણને આપડે અંધીરા ને કાઢવા, આપડે શું બોલીએ તો ચૂકી થાય. આપડે કે શું રાજા છે, આપડે રાજા ગોઠવણી છે બધું. અને ભગવાન તો આમાં હાથ ગણતા, ભગવાન તો જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ છે, તે તમારું સ્વરૂપ છે બાપુ. તમે કોણ છો એ તમારું સ્વરૂપ છે, નહીં કે ભગવાન બીજી ચીજ છે. સેલ્ફ નું રિયલ જ કરવું ના જોઈએ, કેમ હતા હું જ કરવી કોણ છું પડે. આ મારી વાંચો છે, વાંચો કોણ કે છે, મારી વાંચો છે, મારું શરીર છે, મારું મન છે, કે મારી બુદ્ધિ છે, મારો અહંકાર છે, એ બધું બોલે છે કોણ? મન. શું કે છે? મન. ના, મારું મન કે છે, એ કે છે મારું મન છે, એટલે મારું મન કહેનારો પોતે જુદો હોય. મારો અહંકાર છે, મારી બુદ્ધિ છે, એ કોણ બોલે છે? અહંકાર એટલે ગમણ હોય, ગમણ વાળો માણસ હોય. શું કે છે? આપડે જુદા અને મન જુદું થયું ને, પછી તમે કહેશો કે મારી બુદ્ધિ છે કે હું બુદ્ધિ છું એમ કહેશો. મારી બુદ્ધિ કરે છે નામ વાળો બની ગયો, આપડે તો પીલા અવતાર માં જવું પડે, એવું નહીં લાગતું તમને? અને તો ત્યાં ભટક ભટક કરીએ ત્યાં, અને પોતાના કર્મ ફળ ભોગવ્યા કરીએ છીએ, પોતાના કર્મો બાંધીએ છે ને ભોગવીએ છીએ, ભોગવીએ છીએ ભોગવીએ છીએ ભોગવીએ છીએ. અને સુખ કઈ પડતું, થોડી વાર સુખ પડે પછી પાછું દુઃખ. સુખ સુખ જોઈએ ને, નિરંતર જોઈએ ના જોઈએ? હા, નિરંતર શાંતિ સુખ એવું ના જોઈએ. તો એના માટે શું કહેવું છે, તમે કોણ છે જાણો તો એ નીવડો આવે, નહીં તો તમે ના જોડો તો હજી તમે જે છો એ જાણતા નહીં હોય, તમે આરોપ કરો છો કેવું માનવું છે. શું કહ્યું? મનુભાઈ તો ખરેખર ઓળખવાનું સાધન છે, પણ તમે હું ખરેખર મનુભાઈ છું એ આરોપ કરો છો, તમે થયું ને? એટલે ખરેખર આપણે જાણવું જોઈએ, અને તો શાંતિ થાય, શું શું ઉત્તમ થાય, શું કેમ ઉત્તમ થાય, એટલે જાણવાની ઈચ્છા થયેલી છે આજે તમને. જણાવો તમે ક્યારે હતો? હું જ ગુસેલો હતો પણ આ જ્ઞાન થયા શું થયું? હું કોણ છે? ભાન થયા પછી અમે સંસારમાં ગુંચવાયા, રસ્તો ઉઠવાય. હવે અમારે સંસારમાં રહીને હું કરવાનું છે? જગાડવાના છે આ હું અનાધિકારની પછી સુખ ઉત્પન્ન થાય. અને જીવ માત્ર સુખ ખોળે છે, સુખ ને ખોળે છે, દુઃખ કોઈ ખોળે? અને સુખ પાછું કેવું ખોળે છે? કાયમ નું ટેમ્પરરી ખોળે. હા, પણ તેમ પાલતું નથી એટલે ઘૂંચાય છે બિચારો. ઘૂંચો મને આવે જ કયો નથી. તમારે કેમ કરે છો? હીરો છો હીરો છે એટલે આજ હું કોણ છે ગાવાના માટે બે હવા તૈયારી કરે આપણે. અમૃતભાઈ કે છે કે આત્મા અરૂપી છે એમ કે છે. આત્મા અરૂપી છે તો અરૂપી ને ઓળખવાનું કેવી રીતે? જયારે આત્મા પ્રાપ્ત થાય ત્યારે કે પ્રકાશ થાય કે શું થાય? કેવી રીતના ખબર પડે એમ? અનુભવથી. આપણે જેમ શ્લોક કે ને, સાકર ઘડી છે પણ સાકર દેખાય પણ ધરપણ ના દેખાય ને. તમે હોય ને એટલે આપડે કોઈ પૂછે ઘરી એટલે શું? એટલે હાકર તો મોડા મૂકી તરફ તમે સમજી જાવ. મારે કેવું પડે તને એવું એવું આત્માનું અરૂપી થયો ને એ તમારે મોડા મૂક્યા પણ તમને સ્વાદ આવે એટલે સમજી જાવ. તમે સુખ ઉત્પન્ન થાય એટલે તમે સમજી જાવ કે સુખ ક્યાંથી આવ્યું? બહારથી નથી આવ્યું, અંદરથી આવ્યું. જેમ આકર થાય ને ધરપણ લાગે એવી થાય. અને પછી એ સુખ જાય નહીં. પછી અમારી પાંચ આજ્ઞા રહે ને એટલે સુખ જાય પછી નિયંત્રણ રહ્યા છે. એટલે શું સમજવાનું છે જય સચ્ચિદાનંદ દાદા ભગવાન દાદા? આ દેખાય છે દાદા ભગવાન? નહીં, આ તો જ્ઞાની પુરુષ છે. શું છે અત્યારે આ કાળમાં પૂર્ણ પૂરી થઈ શકે એવી સ્થિતિ નથી. આ કાળ કાળ વિચિત્ર છે. શું છે એટલે અમે 356 સુધી ગયા અને ભગવાન 360 ના છે. એટલે અમારે ભાઈ ભગવાન પ્રગટ થયા છે એમને અમારો આમ કઈ નમસ્કાર કરાવે દાદા ભગવાન એટલી જય જયકાર. કારણ પૂર્ણ થયેલા હોય કે નહીં? અરૂપી ભાવે પૂર્ણ સ્વરૂપા થઈ ગયા. શું થયું? મારા અનુભવ થઈ જાય ને મને અરૂપી ભાવે અને બધું મારે મારે જાણવાનું કશું બાકી ના હોય. જે થોડું બાકી છે ચાર દીકરી એટલું તો એ જણાવડાવે ને. એટલે આપણે સમજીએ ને કે આ પૂર્ણ પ્રકાશ છે. હવે તમને જ્ઞાન કે આત્મા પૂર્ણ પ્રકાશ તમને પણ ઉત્પન્ન થાય. શું થાય? પૂર્ણ પ્રકાશ. હા, આનંદ કરતાની પાપો ધોઈ નાખીએ. જ્ઞાની પુરુષ પાપો ધોઈ નાખે, ભસ્મીભૂત કરી નાખે. તેનાથી ભસ્મીભૂત કરે તો કે જ્ઞાનાગ્નિથી. એ અગ્નિ કેવો હોય? જ્ઞાનાગ્નિ. પાપો ભસ્મીભૂત થાય થાય ઠંડે ગયો એમને ચારેક વરે. મોટો લો છો ધંધો કરો છો? ચૈતન્ય વિશે સમજાવો. ચૈતન્ય શું છે? શુદ્ધ ચૈતન્ય એ પરમાત્મા છે. શું છે? શુદ્ધ ચૈતન્ય. અને અશુભ ચૈતન્ય એ જીવાત્મા છે. અશુદ્ધ ચૈતન્ય જે ચૈતન્ય અશુદ્ધિને પામ્યું છે તે જીવાત્મા દશાત્મ છે. એ અશુદ્ધિ કરી નાખવામાં આવે તો પરમાત્મા છે. અશુદ્ધિ અશુદ્ધિ રૂપી અવરી સમજણ જે છે એ કરી નાખવામાં આવે એ પરમાત્મા. જીવાત્મા અને શિવાત્મા નો ફેર નથી ગોઈ જતો.